સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાણી મંગલરૂપિણે ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ્ચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 20મો શ્લોક 48મો ભગવાન નરનારાયણ ચારેય વર્ણના વિશેષ ધર્મ છે એ કહે છે સત્પુરુષનો સંગ કરવો અસત્પુરુષનો ત્યાગ કરવો સત્પુરુષની સેવા કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે અક્ષરધામ મુક્તિ કલ્યાણની પ્રાપ્તિ થાય છે અસત્પુરુષનો સંગ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે સત્પુરુષ એ કલ્યાણના દાતા છે માટે એમનો સત્સંગ કરવો અને એમનો દ્રોહ ક્યારેય ન કરવો જો એમનો દ્રોહ થઈ જાય તો જન્મો જન્મને વિશે એમને દાંતને અન્નને વેર થઈ જાય અને એમના જેટલા પણ પુણ્ય કર્મ છે એ બધા તત્કાળ નાશ પામી જાય કારણ કે સૌથી મોટામાં મોટું પાપ હોય તો એ સત્પુરુષનો દ્રોહ છે ભગવાનના આધારે આ આખો એ સંસાર ચક્ર ચાલે છે ભગવાન છે એ સર્વાધાર છે એ પુરુષોત્તમ નારાયણે જેમના માટે આ સંસારની રચના કરી છે એવું કામ કરનારા જો કોઈ હોય તો એ સાધુ છે પુરુષોત્તમ નારાયણનું કામ કરે છે પુરુષોત્તમ નારાયણનો જે હેતુ છે એ હેતુને સિદ્ધ કરે છે એટલે પુરુષોત્તમ નારાયણને સૌથી વાલા અને ભગવાનને સાધુ એટલા બધા વાલા એટલે એમને કોઈ જો મેરે સંત કુ રતી એક દુહે તો એમનો જડ મૂળથી નાશ કરી નાખવું મારો દ્રોહ કરે મારો અપરાધ કરે તો હજી હું એને ક્ષમા આપી દઉં હું જવા દઉં એમ પણ જો કોઈ મારા ભક્તનો કે મારા સાધુનો કોઈ દ્રોહ કરે તો એ સહન ન કરું અને બહુ સહજ હોય. મા બાપ છે એમને ધંધા પાણી બિઝનેસ વગેરેમાં થોડી ઘણી તકલીફો પડતી હોય, બે જણા બોલી જાય, બે જણા કહી જાય, સંભળાવી જાય તો સાંભળી લે, સહન કરી લે. પણ એમના દીકરાને કોઈ કહી જાય ને તો સહન ન કરે. એમના થકી એ સહન ન થાય, કારણ કે એમના ઉપર વિશેષ હેત છે. એટલા માટે એમને ખબર છે કે આ મારી જે પરંપરા છે એમનું વહન કરનાર છે, આ મારા સક્સેસર છે. એટલે એમને વાલા હોય. એવી જ રીતે પુરુષોત્તમ નારાયણ છે, એમના દીકરા બધાય છે, પણ એમ છતાંય જે એવા સાધુ પુરુષો છે, જે એવા ભગવદ્ ભક્તો છે કે જેમણે અધ્યાત્મ પરંપરાને જીવંત રાખી છે, ભગવાનને એમણે ધારણ કર્યા છે, એ એમને વિશેષ વાલા. અંબરીશ મહારાજા હતા તો ભગવાને એમની સેવામાં સુદર્શન ચક્ર આપી દીધું કે જાઓ, કોઈ તમારા વાળ વાંકો નહીં કરે, કે તમે સુખેથી ભક્તિ કરો, કે આત્મનિવેદી હતા. એવી જ રીતે પાંડવો હતા, એ ભગવાનના એવા ભક્ત, દ્રૌપદીજી એવા ભક્ત, તો ભગવાને એમના માટે 48 લાખ લોકોને મારી નાખ્યા. આપણે એમ ન કહેવાય ભગવાને, પણ એમ કે એટલા બધાને કાપવા હોય તો વાંધો નહીં. એમ અર્જુનને એમ કીધું કે હત્વાપિસે ઈમાન લોકાન નૈવમ પાપમ અવાપ્સ્યસી, આ આખે આખા લોકને તું કાપી નાખીશ ને તોય તને પાપ લાગશે નહીં. જો મેરે સંત કુરતિ એક દુહે, આ બધી જ વાતો આપણે સાંભળી છે, પણ દ્રોહ એ શું છે? દ્રોહ કોને કહેવાય? દ્રોહ કર્યો કોને કહેવાય? એક તો સીધો સાદો અર્થ એવો છે કે ભગવાનના ભક્ત કે ભગવાનના એવા કોઈ સંત છે એમને આંતરડી કકળાવવી, એને એટલું દુઃખ દેવું કે એને અંદરથી એમ થઈ જાય કે આમણે ભારે કરીએ. પછી એ શારીરિક હોય તોય ભલે, લૌકિક હોય તોય ભલે, અને આધ્યાત્મિક હોય તોય ભલે. કોઈ એવા ભગવાનના ભગવદ્ ભક્ત જેમને વિશે, જે ભગવાનને ધારણ કરી રહ્યા છે, ભગવાનના વચન પ્રમાણે રહે છે, એવા સંત આપણે તો આગળ વાત થઈ એ પ્રમાણે પરચા પ્રમાણે સંત ગણીએ એમ નહીં, આમાં જે લક્ષણો બતાવ્યા છે એ પ્રમાણે. અને મહારાજે પણ વચનામૃતમાં જે જે જગ્યાએ સંતના લક્ષણ બતાવ્યા છે બધા જ લક્ષણ એવા બતાવ્યા છે, ક્યાંય એમ નથી કહ્યું કે પરચા પૂરે, ચમત્કાર બતાવે એ સહજ હોઈ શકે, પણ એમના લક્ષણો બીજા કીધા છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત એના લક્ષણ કેવા હોય? તો મહારાજે 6 લક્ષણ કહ્યા કે ભગવાનની સાકારપણે ઉપાસના કરતા હોય, પોતાની પાસે સારી વસ્તુ આવી તો બીજાને આપીને રાજી થતા હોય, પોતાને ક્યાંય લેશ પણ કુસંગનો યોગ થઈ જાય, પોતાની પ્રકૃતિ અતિશય શાંત હોય પણ કુસંગનો યોગ થઈ જાય તો અતિ તપી જાય, પોતે કેવા છે એ બીજા કળી ન શકે એવાના સરળ સ્વભાવના હોય, વગેરે 6 લક્ષણો કહ્યા છે. તો એમાં ક્યાંય બહુ સાધારણ લક્ષણો છે ને, બીજાને આપીને રાજી થાય, પોતે સરળ હોય, કુસંગનો યોગ થાય તો તપી જાય, હવે આમાં ક્યાંય ચમત્કાર જેવું છે? આમાં ક્યાંય સામર્થ્ય જેવું છે? નહીંતર તો ભગવાન એવું કહેવું જોઈએ કે ભગવાન જેવા ગુણોને ધારણ કરી રહ્યા હોય, ભગવાન જેવું ઐશ્વર્ય હોય, ભગવાન જેવું સામર્થ્ય હોય તો એમની સેવા કરો એટલે ભગવાનની સેવા થઈ ગઈ, સીધું મેચિંગ થાય ને. હવે આ છ માંથી એકય લક્ષણ એવું નથી કે જેને સીધું ભગવાનની સાથે મેચિંગ થાય. હે, ઉપાસના વાળું છે એટલે એમાં બધા જ ગુણો આવી ગયા ને બધા ઈશ્વરી આવી ગયા. પણ એમાં મહારાજે પાછું એવું કીધું, સાકારપણાની ઉપાસના. મહારાજે સાકારની ઉપાસનાનું પ્રવર્તન, સામર્થ્ય આવી જ જાય. એટલે જ ફોકસ છે ને એ લક્ષણો ઉપર છે, સામર્થ્ય ઉપર નથી. પુરુષોત્તમ નારાયણનું ફોકસ છે એ ઐશ્વર્ય ઉપર નથી, ઐશ્વર્યથી એ મહાનતા માનતા નથી. એ મહાનતા એમાં માને છે કે એવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય પછી એ સરળ રહે, એની મહાનતા છે. એનો જો દ્રોહ કરે તો પછી એનું બધું જાય, એનું ભગવાન કે હું સહન ન કરું. સામર્થ્ય હોય અને સામર્થ્યને વાપરે તો કંઈ વાંધો જ નથી. પણ ભગવાનને માટે તો વધારે એ કે સામર્થ્યને દબાવીને વર્તે અવધૂતની જેમ. એટલે છ લક્ષણ એ જેમાં હોય એમાં ભગવાન જેવા ગુણ ને ભગવાન જેવા ઐશ્વર્ય સહજ આવે. એક તો ઉપાસના છે એટલે, બીજું એમને ભગવાનના ભક્ત પ્રત્યે ક્યારે આવું થાય કે બીજાને મનગમતી આપી વસ્તુ આપી શકે, તો કે સામે ભગવાનના ભક્તોને એવો મહિમા હોય ત્યારે એવું થાય. એમની આગળ સરળ વર્તવાનો અર્થ એમ છે કે નિર્માની હોય, અને કુસંગનો યોગ થાય તો તપી જાય. એનો અર્થ એમ છે કે એને ભગવાન સિવાય ને ભગવાનના માર્ગ સિવાય બીજી કોઈ રુચિ નથી. તો આ બધા સામાન્ય દેખાતા લક્ષણોમાં પણ બહુ ક્લિયર કટ એમની સાઈડ ક્લિયર છે કે આ જ માર્ગે ચાલે છે, અને એ માર્ગે જે ચાલે છે તો એમની સેવા કરીએ એટલે ભગવાનની સેવા થાય. એમને દુખવીએ એટલે ભગવાન દુખાણા. એટલા માટે સત્પુરુષનો દ્રોહ ન કરવો. ભગવાને તો કેટલે સુધી કહ્યું કે જો મારો હાથ છે જય અને વિજય પાર્ષદો, અને ભગવાનના ધામના દરવાજે થોડો કલહ થઈ ગયો, સનકાદિકો આવ્યા, ભગવાનના પાર્ષદોએ એ સનકાદિકોની મશ્કરી કરી, સનકાદિકોને એ ગમ્યું નહીં કે ભગવાનના ધામના પાર્ષદો અને એ ભગવાનના સંતોની આવી મશ્કરી કરે. એટલે સહેજ આમ આકરા થયા, અને ભગવાનને અંદર ખબર પડી કે દરવાજે કે ગેટ ઉપર કંઈક હાલે છે. ફડાક કરતા ઊભા થઈ અને ભગવાન દોડ્યા, સનકાદિકોનો પક્ષ રાખ્યો, અને ભગવાને એમ કહ્યું કે તમે જે કર્યું એ સારું કર્યું છે. ત્યાં સુધીમાં તો શ્રાપ થઈ ગયા હતા, એટલે સનકાદિકોએ જય વિજયનો શ્રાપ આપી દીધો હતો કે જાઓ તમે, આ લોક અને આ ધામને યોગ્ય નથી, રાક્ષસ થઈ અને અનંત દુઃખ ભોગવો. અને ભગવાને આ સાંભળ્યું, સનકાદિકો ભગવાનને જોઈ, ભગવાન આમ ચાલ્યા આવતા હતા ઉતાવળા, એટલે સનકાદિકો થોડા ક્ષોભ પામી ગયા કે ઉતાવળ થઈ ગઈ, ભગવાનના પાર્ષદોને આપણે શ્રાપ દઈ દીધો. એ ક્ષોભ પામ્યા એટલું જોયું ભગવાને, અને ભગવાને એમ કહ્યું કે તમે તમે જે કર્યું એ બરાબર છે, તમે કંઈ ખોટું નથી કર્યું. આ પાર્ષદો તો શું, પણ મારો હાથ જો તમારો દ્રોહ કરે તો એ હાથને પણ હું કાપી નાખું. એવો હાથ મારે ન જોઈએ કે જે તમારો દ્રોહ કરે, તમારી સેવા કરે એવો મારે હાથ જોઈએ, તમારી સેવા કરે એવા મારે પાર્ષદ જોઈએ, તમારાથી અધિક મારે બીજું કંઈ નથી. નહીતર આપણે હોઈએ તો કોનો પક્ષ રાખીએ? હેલો, ભગવાને સંતોનો પક્ષ રાખ્યો. એટલે એમને આંતરડી કકળાવવી નહીં, એમને દુઃખી કરવા નહીં, એમની મશ્કરી કરવી નહીં. એટલે બીજા અર્થમાં આપણે કેવું હોય તો એવું કહેવાય, મન કર્મ વચને એમના માટે કંઈ પણ ખરાબ સંકલ્પ, ખરાબ વાણી, કે ખરાબ વર્તન ન થાય એવું ધ્યાન રાખવું, જો એ થાય તો એ દ્રોહ છે. કે ભગવાનના એવા એકાંતિક સંત હોય અને એમના વિશે બે શબ્દો પહેલા બોલાઈ જાય તો એ ભગવાન માફ ન કરે. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર ભક્ત કવિ જયદેવ એમનું આખ્યાન લખ્યું છે. અતિ ભગવાનના ભક્ત, ચોર લોકો એમને લૂંટી લીધા અને પછી એમના હાથ ને પગ કાપી નાખ્યા અને વાડમાં ફેંકી દીધા, છતાંય એમણે મનમાં એવો સંકલ્પ ન કર્યો કે આ બધાનું ધનોત્પનો જ જાય. સરળ સ્વભાવ, ભગવાનની સ્તુતિ કરતા હતા. અવાજ થોડોક સેજે કણસાઈ જાય અને બરોબર થોડા સમય પછી ત્યાંથી રાજાની સવારી નીકળવી અને રાજાને આ સંભળાણું કે કોઈક માણસ આમાં કણસે છે. રસાલો બધો ઊભો રહ્યો, તપાસ કરાવી તો કે કોઈના હાથને પગ કાપી નાખ્યા છે અને વાડીમાં ફેંકી દીધા છે. રાજા કે એને લઈ આવો. કાંટા કઢાવ્યા, રાજમાં લઈ ગયા, પાટાપિંડી કરી, રૂજ આવી અને કહ્યું કે તમે દાન દેવાના જે આપણા કોઠારો છે ને આપણી જે વ્યવસ્થા છે એ બધી સંભાળો. જે કોઈ આવે, ગરીબ, સાધુ, બ્રાહ્મણ, તેમને દાન આપજો. અને તમારે કંઈ નથી કરવાનું, કારણ કે હાથ પગ હતા ને એટલે તમારી એક ખુરશી હશે, તમે બેસી રહેજો, નીચે માણસો હશે ને કહી દેજો કે આટલું આપવાનું, આટલું આપવાનું, તમે એમના અધિપતિ. અને બરોબર દુકાળનું વર્ષ થયું, બધાને ત્યાં ધાન ખૂટી ગયા. ચાર ચોર હતા એમને ખૂટી ગયા, ખબર પડી કે રાજા છે એ આપે છે અને એ લઈને આવ્યા, લેવા માટે, દાન લેવા માટે આવ્યા. અહીંયા થોડે જયદેવ ભક્ત બેઠા હતા, આંખો મળી એટલે ખબર પડી ગઈ કે આ એ જ છે. પહેલાં નહીં ખબર પડી ગઈ કે આ, કારણ કે બધા એલર્ટ હોય ને જ્યારે ઘટના ઘટી હોય ત્યારે. તો પણ જયદેવે એવું કહ્યું કે આમને છે ને થોડું વધારે આપજો, ગાડા ભરી દો, ગાડા ભરી અને છેક સુધી મૂકી આવો, એમના ઘેરે જઈને ઠલવી આવો અને પછી પાછા આવજો. એટલે માણસોને એમ થયું કે આવું તો કોઈ દિવસ બન્યું નથી, આટલું બધું આપવાનું દાન. એમના આદેશ પ્રમાણે સેવકોએ ગાડા ભર્યા, ગયા. રસ્તામાં ગાડા હાંકનારા જે હતા એમણે પૂછ્યું કે જયદેવ છે તમારા ઉપર આટલા બધા કેમ ઢળી ગયા, કારણ કે અમે જોઈએ છીએ કેટલાય સમયથી છે અહીંયા, આટલું દાન તો કોઈને આપ્યું નથી. પછી જે ઓલા લોકો બોલ્યા, જયદેવ જાતનો જાપરો એમ કરી અને જયદેવ ભગતની નિંદા કરી એમણે, કે કોઈ બ્રાહ્મણ કે શ્રેષ્ઠ ભક્ત નથી, એની બધી અમે કુંડળી જાણીએ, કે અમે એનું જે છે એ બધું રાજાને કઈ ન દઈએ અને રાજા એમને અહીંયાથી કાઢી ન નાખે, એટલા માટે એને અમને ગાડા ભરી દીધા છે. આટલું બહુ આ સીધું સમજાઈ જાય એવું આવું છે. જ્યાં આટલું બોલ્યા, નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે કે પૃથ્વી ફાટી અને જે ચારેય ચોર હતા એ બધા પૃથ્વીની અંદર સમાઈ ગયા. ગાડા પાછા આવ્યા, પહેર્યા ગાડા, હવે ક્યાં લઈ જવા. જયદેવે જોયું, પૂછ્યું કેમ ભાઈ ગાડા પાછા આવ્યા, અને એમણે વાત કરી કે આવું થયું. હવે પછી સમજવા જેવું છે, એમણે અતિશય દુઃખ થયું જયદેવ ભગતને. એમને એમ થયું, અરે રે, મારા આધારે આ લોકો, એમને મોત પડ્યું, મોત આવ્યું, એમ મૃત્યુ આવ્યું. એ અતિશય દુઃખી થયા અને દુઃખમાં દુઃખમાં રડવા માંડ્યા કે હે પ્રભુ, તમે એમના અપરાધને માફ કરજો. અને પોતાના બંને હાથ, ઠૂઠા હાથ એ ઘસવા માંડ્યા, પ્રાર્થના કરે એટલે સજે. અને ભગવાને એમના ઉપર કૃપા કરીને વળી પાછા એમના હાથ હતા એ હતા ને એવા ને એવા ફૂટી આવ્યા પાછા. જો મેરે સંત કુ રતિ એક દુહે, ખાલી બોલ્યા જ હતા. પહેલાં તો એમ તો આ બધા કાપ્યા હતા એને જ કાપ્યા હતા, પણ ફળ ભગવાને તત્કાળ ન આપ્યું. ઘણી વખત એમ થાય કે આપણે કંઈ કરતા નથી તોય ભગવાન આપણને, આપણી પાસે બધું બરાબર લીલા લહેર છે, કાંઈ વાંધો નથી. એક બહુ પ્રતિષ્ઠિત ભગવાનના ભગત છે અને પૈસે ટકે ઘણા સુખી છે. વાતમાંથી વાત નીકળે એટલે કહેતા હતા કે સંતોની કૃપાથી, ભગવાનની કૃપાથી મને સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એવું મને લાગતું નથી. કે અહેસાસ ન હોય એટલે ન પણ લાગે, પણ એવું વચન એ બોલવું એ યોગ્ય નથી. થયું હશે, કેવી રીતે થયું છે તો ભગવાન જાણે, એનો પુરુષાર્થ પણ હોઈ શકે, સંતોની કૃપા પણ હોઈ શકે. બહુ સામાન્ય પરિસ્થિતિમાંથી એટલે સુધી પહોંચેલા, અને એવું રહે એ બહુ સારી વાત છે. કાલે આપણા રાકેશભાઈ દુધાત ત્યાં હતા, એ કહેતા હતા કે જે છે એ સામાન્ય પરિસ્થિતિમાંથી એટલે સુધી પહોંચાય, આ સંતોની કૃપા, ગુરુ મહારાજનો રાજીપો અને એમના આધારે, એવાય ભક્તો છે કે એમને એ અહેસાસ છે. અહીંયા દ્રોહની વાત છે એટલે મન કર્મ વચને, મનમાં એવો સંકલ્પ પણ ન થાય. એટલે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે જેમને ભગવાનના ભક્ત કે ભગવાનના સંત એમનો અવગુણ આવે, પોતાના પંચવર્તમાનમાં કાચપ રહેતી હોય અને પોતાના વિચારે કરીને ટળતી ન હોય અને ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય, તો એ તરત સંતની આગળ કે એવા કોઈ ભગવદ્ ભક્તની આગળ જઈ અને કહેવો અને એમની પાસે સમાધાન કરાવી લેવું, તો એ નિષ્કપટી, તો એમનું કલ્યાણ થાય. પણ આપણે મનમાં મનમાં રાખી મૂકીએ તો એ પણ એક પ્રકારનો માનસિક દ્રોહ છે. કેવો? કારણ કે આજે વિચારમાં છે, કાલે વાણીમાં આવશે અને પછી વર્તનમાં આવશે. એટલે મન કર્મ વચને, ગુણાતીતાનંદ સ્વામી આને પોઝિટિવ ભાષામાં એવું કીધું કે મને કરી અને સાધુમાં શુદ્ધ ભાવના કરવી, વચને કરી અને સાધુના ગુણ ગાવા, મહિમા ગાવો, અને વર્તને કરીને સેવા કરવી, આ ત્રણ કરે એટલે એ રાઈટ ટ્રેક ઉપર. મન કર્મ વચને દ્રોહ, દ્રોહનો અર્થ એમની આંતરડી કકળાવી, એ ન કરવો, એમનો સંગ કરવો. જેટલી ફળદ્રુપ જમીન, એમાં જે પણ પાક વાવીએ એ જેટલો ફૂલે ફાલે એટલું જ ઘાસ પણ ફૂલે ફાલે. એટલે ત્યાં જો સત્સંકલ્પ કરીએ તો સત્સંકલ્પ પણ એટલો જ પોઝિટિવ થઈ અને આપણને મળે, ત્યાં અસત્સંકલ્પ કરીએ તો એ પણ અનંત ગણું થઈને જ પાછું આવે. જે આપો એ અનંત ગણું, કારણ કે સામે પાત્ર એવું સોલિડ છે. એટલે ભગવાન એવું પાત્ર છે, ભગવાનના સંતો અને ભગવાનના એકાંતિક એવા ભક્તો એ એવું પાત્ર છે કે એમને વિશે જેટલી પણ સદ્ભાવનાઓ આપણે હોમીએ, જેટલી પણ સદ્ભાવનાઓ આપણે ક્રિએટ કરીએ, લાગણીઓ ક્રિએટ કરીએ, હેત ક્રિએટ કરીએ, તો એ બધું જ અનંત ગણું થઈ અને આપણને પાછું મળે છે. અને એમના વિશે એકાદો પણ ખરાબ સંકલ્પ, કારણ કે આખું, જો કે આખું બ્રહ્માંડ છે એ ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ચાલે છે ને, ઈચ એન્ડ એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. જે આપણે નાખીએ પાછું તો આવે જ છે, પણ પાછું આવવામાં ફરક છે. ફરક કેવો? બહુ સીધો સાધો. આપણા હાથમાં દડો હોય કશ્યપભાઈ, અને એ દડાને અહીંયાથી આમ ઘા કરીએ તો ઓલી દિવાલમાં ભટકાઈને પાછો આવે કે ન આવે? કેમ? આઘાત અને પ્રત્યાઘાતના નિયમ પ્રમાણે, બરાબર. હવે આ વચ્ચે જે દોરી બાંધી છે એના ઉપર કપડું રાખી દેવામાં આવે, અને પછી અહીંયાથી દડાને ઘા કરવામાં આવે જોરથી, તો પાછો આવે કેમ? બોલો બોલો. સોલિડ નથી, એ બધું એબ્ઝોર્બ કરી લે છે, એ ગતિને પણ એબ્ઝોર્બ કરી લે છે, ગતિને પણ રોકી લે છે. એવી રીતે સામાન્ય વ્યક્તિ, ઢીલા પોચા ભગવાનને માર્ગે કાચા પોચા વ્યક્તિ, અથવા તો ભગવાનને માર્ગે નહીં ચાલનારા માયાના પેલામાં ફસાયેલા કાચા પોચા એ બધા છે જગતના જીવ, એમાં જે પણ નાખો એ કદાચ પાછું આવતા વાર લાગે, ધીરે ધીરે આવે. સોલિડનેસ નથી એટલા માટે. પણ જે ભગવાનના એવા એકાંતિક સંત છે, ભગવાનનો દ્રઢ નિશ્ચય છે, એને સોલિડ કહેવાય ને, દ્રઢ નિશ્ચય. અહીંયા જે લક્ષણો કહ્યા છે એ પ્રમાણે, એટલે એનું આંતરિક જે અધ્યાત્મ વૈભવ છે એ એકદમ સ્ટ્રોંગ છે, સોલિડ છે. અને ત્યાં આપણે કોઈ પણ દુર્ભાવનાનો પ્રહાર કર્યો તો એ પણ પાછી એટલી જ થઈ અને અનંત ગણી થઈને રિટર્ન આવશે. પછી એટલે સુધી પહોંચે તોય ભલે, ન પહોંચે તોય ભલે, ખાલી કટ લાગે તોય ભલે. નથી ક્રિકેટરો બોલિંગ કરતા હોતા તો બોલ જવા દે, પણ એટલી સ્પીડમાં બોલ જતો હોય તો પછી એમાં એવું જરૂર ન હોય કે બેટ ફટકારે તો જ જાય, એને ખાલી કટ લાગી ગયો ને તોય ફોરવ્યો જાય ઓલી બાજુ. કારણ કે આપણે જેટલી જોરદાર ભાવનાઓ, સદભાવના હોય તો સદભાવના રિટર્ન એટલી આવે છે. અને આપણે આને બહુ પ્રત્યક્ષ રીતે જોવું હોય તો ખાલી બહુ સીધું સાધું ઘણા બધાને એક્સપિરિયન્સ હશે કે જે દિવસે આપણને સાધુ કે ભગવાનના ભક્તનો ગુણ આવ્યો હોય કે ફલાણા ભગત છે ને ફલાણા સાધુ છે, બહુ સરસ આવી રીતે આજ કર્યા, હૃદયમાં આપણને આનંદ થઈ જાય, તે દિવસે માનસી પૂજા પૂજા એ બધું આપણું સારું થશે. છે એક્સપિરિયન્સ? હૃદયમાં આપણે જે માયાનું પડ હતું એ પડ છે એ તૂટી જાય, ગુણ આવ્યો એમના આધારે, એમનો મહિમા સમજાણો એમના આધારે. અને જો અવગુણ આવે તો વળી પાછું ભેળું થઈ જાય, તે દિવસે માનસી પૂજા હરખી ન થાય, તે દિવસે ધ્યાનય ન થાય, તે દિવસે પૂજા કરી લઈએ આપણે પણ એવી સીધું જ આપણને ખબર પડે છે, પણ આપણું થોડુંક સૂક્ષ્મ એસેસમેન્ટ હોય, એનાલિસિસ હોય, આંતર વિચાર હોય તો આપણને વધારે સ્પષ્ટીકરણ અનુભવની અંદર દેખાઈ આવે અને સ્પષ્ટીકરણ થાય. લાંબા સમયે જે ભગવાન ફળ આપે છે એ તો પછીની વાત છે, પણ તત્કાળ જે ફળ મળે છે, તત્કાળ જે અંદર રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ તો સીધે સીધો અનુભવાય એવું છે. એટલા માટે મન કર્મ વચને સત્પુરુષની સેવા કરવી, પણ એમનો દ્રોહ તો ક્યારેય કરવો નહીં, એમના વિશે ક્યારેય ભૂંડો સંકલ્પ ન થવા દેવો. જો થઈ જાય તો મનને તરત જ રોકવું, મનમાં દુઃખ થાય, આપણને હૃદયની અંદર દાજ થાય કે અરે રે, આવા પવિત્ર પુરુષ ઉપર મેં આવો સંકલ્પ કર્યો. અને મહારાજે પ્રથમ પ્રકરણના 67મા વચનામૃતમાં એવું કહ્યું છે કે સત્પુરુષના ગુણ છે મુમુક્ષુને વિશે ક્યારે આવે, તો કે એમના જેટલા ગુણ છે એ જોવે, પોતાના અવગુણને જોવે, પોતાના અવગુણને જોઈને પશ્ચાતાપ કરે, અનુતાપ કરે, અને અનુતાપ કરે એટલે હૃદય કૂણું થાય, કોમળ થાય, ખેડાય, અને પછી સત્પુરુષના ગુણ છે એમનું ચિંતવન કરે એટલે એ વાવેતર થાય, અને એવું કાયમ કરે એટલે એ પ્રોસેસમાંથી પછી જેવા સત્પુરુષના ગુણ છે એવા મુમુક્ષના હૃદયને વિશે આવે. પણ હોવા જોઈએ સત્પુરુષો, કે એ પણ મહારાજે કહ્યું છે કે જ્યાં સુધી પંચવર્તમાન એ લોપાતા નથી ત્યાં સુધી સાધુ કે ભગવાનના ભક્ત એમનો અવગુણ લેવો નહીં. પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત. પંચવર્તમાનમાં જો એમને કંઈક લોપ થતો હોય તો અવગુણ લેવાય તો વાંધો નહીં, પણ એનો દ્રોહ તો તોય ન જ કરવો. એનો અર્થ એમ નથી કે દ્રોહ કરવો, પણ એમના આધારે કે હવે એમનો જે કુસંગનો ભાગ છે, આ બધો કુસંગ જ કહેવાય, તો એ આપણને લાગી ન જાય એટલા માટે, સેફ્ટી માટે મહારાજે એવું કહ્યું છે. સત્પુરુષનો દ્રોહ ન કરવો, એમની સેવા કરવી. આગળ કહે છે, તસ્માત સેવા સતામ કાર્યા સર્વે અપિ સુખેપ સુભી. જેમને સુખી થવાની ઈચ્છા હોય એમણે બધાએ, આવા જે સત્પુરુષ છે, આવા જે સંતો છે, એમની સેવા કરવી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંતો, શાસ્ત્રીજી મહારાજ, મુગટ સ્વામી, પુરાણી સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, નારાયણ ભગત, અત્યારે પણ એવા સંતો, એમને આપણને દર્શન થાય છે. હવે મનમાં નક્કી કરવું કે આપણે બીજો ભાવ થવા દેવો. જો બીજો ભાવ થવા નહીં દઈએ તો આપણને કોઈ દિવસ બીજો ભવય નહીં થવા દે ભગવાન. અને જો બીજો ભાવ થયો તો બીજો ભવ પાકો, અનંત ભવ. એમ કીધું ને આમાં કે યામ યામ યોનિમ વ્રજંતી ચ, જે જે યોનિમાં જાય એ બધી જગ્યાએ. પુણ્ય તીર્થાની સેવ્યાની પૂજ્યા વિપ્રાશ્ચ ધયનવઃ. એમની સાથે સાથે સત્પુરુષનો ગુણ લેતા લેતા પુણ્ય એવા તીર્થક્ષેત્રો છે, એમનું સેવન કરવું એટલે કે એમની યાત્રા કરવી, એમનો લાભ લેવો. આપણે આગળ વાત કરી હતી કે ફ્રિકવન્સી મેચ કરી અને એ જે દેશ છે એ દેશના પ્રભાવને આપણા અધ્યાત્મ માર્ગ માટે ઉપયોગ કરવો. પૂજ્ય એવા વિપ્રો એટલે બ્રાહ્મણ છે, એમની સેવા કરવી, ગાયોની સેવા કરવી. આ બધા ભગવત સ્વરૂપ છે. જેમ સાધુ છે એ ભગવાનને ધારણ કરી રહ્યા છે, એવી જ રીતે બ્રાહ્મણ છે એ પણ. હવે 3 શ્લોકની અંદર બ્રાહ્મણનો મહિમા કહે છે. તીર્થાની દેવ પ્રતિમા નિંદેયુ યે કુબુદ્ધયઃ. જે કુબુદ્ધિજનો તીર્થ ભગવાનની પ્રતિમા એમની જે નિંદા કરે છે એમનો, તેષામ તો જાર જાતા નામ વંશચ્છેદો ભવે ધ્રુવમ. એમનો વંશ છે એમનો ઉચ્છેદ થઈ જાય છે, વંશ સહિત નાશ થઈ જાય છે. આપણે આગળ જોયું ને એ જ પ્રમાણે સીતાજીનો દ્રોહ કર્યો રાવણે તો રાવણનો આખે આખું, પ્રહલાદજીનો દ્રોહ હિરણ્યકશ્યપે કર્યો તો હિરણ્યકશ્યપ નાશ. એકસ્મિન તર્પિતે વિપ્રે. જો એવા એક સદબ્રાહ્મણ હોય, ભગવદ્ ભક્ત એવા બ્રાહ્મણ હોય, એમને ભોજન અને દક્ષિણાથી તૃપ્ત કરે તો આખું એ જગત છે એ તૃપ્ત થઈ જાય, આખું જગત ધરાઈ જાય. અહીંયા બ્રાહ્મણનો અર્થ એવો છે કે જેમને વિશે બ્રહ્મ એટલે પરમાત્મા એમના ગુણો, એમનો આવિર્ભાવ, એમની સાથેનો સંબંધ એ જેમને છે એ બ્રાહ્મણ. ભગવદ્ ભક્તો એ બધા પણ બ્રાહ્મણ. બ્રાહ્મણ શબ્દનો અર્થ, બ્રાહ્મણની વ્યુત્પત્તિ જે થાય છે એ એવી રીતે થાય છે કે બ્રહ્મ એટલે ભગવાન, અને ભગવાનના ભાવોથી યુક્ત, ભગવાનનો ભાવ જેને વિશે છે એ શ્રેષ્ઠ છે. વર્ણોમાં અતિશય શ્રેષ્ઠ વર્ણ છે અને ભગવાનનું સ્વરૂપ કહ્યા છે, બ્રાહ્મણાહ મામકી તનુ. એટલે જેમ સાધુમાં આપણે સમજીએ છીએ કે વેશથી માત્ર સાધુ એમ નહીં પણ લક્ષણોથી સાધુ, ભગવાન પણ ચમત્કારથી સાધુ એમ નહીં પણ લક્ષણોથી સાધુ એમ ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું, એવી જ રીતે આવા જે સદબ્રાહ્મણ છે એ પણ લક્ષણોથી બ્રાહ્મણ. જન્મથી તો બ્રાહ્મણ હોઈ શકે પણ એમના કરતાં જે લક્ષણોથી બ્રાહ્મણ છે એમની પ્રતિષ્ઠા છે ને એમના થકી આ બધું છે. અને એમને જો જમાડે તો ભગવાન છે એ તૃપ્ત થાય છે એવું લખ્યું. એટલે સાધુને અને બ્રાહ્મણને આપણે જમાડતા હોઈએ સમયે સમયે જ્યારે જેવો અવસર. અને એકસ્મિન બ્રાહ્મણે દુગ્ધે દુગ્ધમ સ્યાત સકલમ જગત. અને એક બ્રાહ્મણનો જો દ્રોહ કરે તો આખા જગતનો દ્રોહ થઈ ગયો. એટલા માટે પોતાની શક્તિ પ્રમાણે વિષ્ણુ રૂપી એટલે ભગવત સ્વરૂપ એવા બ્રાહ્મણો એમની સેવા કરવી. હવે પછી ગાયોનો મહિમા કહે છે કે જે ગાયો છે એ ગાય એમના પ્રત્યેક અંગને વિશે દેવતાઓ રહે છે. ગવામ અંગેશુ તિષ્ઠંતિ સર્વે દેવગણા અપી સર્વાની તીર્થાની તાસુ તિષ્ઠંતિ સર્વદા. સર્વ તીર્થો છે એ પણ ગાયને વિશે રહ્યા છે. સર્વે દેવતાઓ છે એ પણ ગાયને વિશે રહ્યા છે. માટે અતિશય પવિત્ર ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય છે એ આખા જગતની માં છે. પણ થોડું દુઃખ પણ છે કે અત્યારે આપણે એટલી કેર લઈ શકતા નથી. ગાય એટલે કામધેનુ ગાય વગેરે જે ઓરિજિનલ ગાયો છે એ આમાં કંઈ જર્સી ગાયની વાત નથી. એમ ત્યારે અમેરિકામાં એક ભગત છે શીતલ ભગત ડલાસની અંદર, એ કે જર્સી એ તો ગાય જ ન કહેવાય કે એનું દૂધ જ ન પીવાય કે. ત્યાં તો બધે લગભગ જર્સી ગાયો જોઈ ને એમ, કારણ કે વર્ણશંકર થઈ ગયું ને એટલા માટે. ભગવાને કામધેનુ ગાયની જે રચના કરી છે એ રચના આખા એ જગતને સુખી રાખવા માટે કરી છે. ભગવાનને ખબર હતી કે આ બધા ભોગો ભોગવશે ને એટલે બધા દુઃખી જ થવાના છે. રોગ તો આવવાના જ, બધા પીઝા હોટડોગ બર્ગર ને આંતે બધું બરાબરનું ઠાંસી ઠાંસીને જમશે, પછી આ પ્રેશર આવશે, બ્લડ પ્રેશર આવશે, પછી ફલાણું પ્રેશર આવશે ને ફલાણું પ્રેશર આવશે, કોલેસ્ટ્રોલ વધશે ને. એ બધા માટે તમામ ઔષધો એ ગાયનું બધું જ એમાંથી બધા ઔષધો થઈ જાય છે. ગૌમૂત્રના અર્કમાંથી, ગાયના દૂધમાંથી દહીં માખણ છાસ ઘી આ બધાની કોઈ આડઅસર નહીં. એટલે લોકો સુખી રહે એમના માટે ભગવાને ગાયોનું સર્જન કર્યું ને આપણે દુઃખી થવા માટે એમાંથી પાછું જર્સાનું સર્જન કર્યું. કહેવાય દૂધ પીએ છીએ એમ, પણ હકીકતમાં તો શું પીએ છે ને ખાલી જેને સંશોધન કર્યું છે એમને ખબર હશે ને બીજું વૈજ્ઞાનિકો અને લેબોરેટરીવાળા એમને ખબર હશે. ગાયને વિશે આ તમામ દેવતાઓ રહ્યા છે, પવિત્ર છે. ગાયનું પૂજન કરે, આગળ એવું લખ્યું છે કે ગાયનું પૂજન કરે તો સર્વે દેવતાઓનું પૂજન થઈ ગયું. 33 કરોડ દેવતાઓનો વાસ છે એમ કહેવાય. અને ગાયનું પૂજન કરે તો તમામ તીર્થોનું પૂજન થઈ ગયું. તમામ તીર્થો, કારણ કે બધા તીર્થો એમને વિશે નિવાસ કરીને રહ્યા છે. એટલે જમીન પણ એવી છે ને એ બહુ સારી કહેવાય કે જ્યાં હરણખળી હોય કે ગાયો રહેતી હોય એ જમીન છે ને એ બહુ સારી કહેવાય, પવિત્ર કહેવાય. કારણ કે સહેજે ગાયોનું છાણ આ તે બીજું ત્રીજું હોય એટલે એ જમીન પણ ફળદ્રુપ હોય. એમનું પૂજન કરે તો દેવતાઓનું પૂજન થાય, તીર્થો થાય. અને એક ગાયનો જો દ્રોહ કરે, પ્રમાદતઃ એવું લખ્યું છે, ભૂલે ચૂકે ગાફલાઈથી જો ગાયનો દ્રોહ કરે તો તમામ દેવતાઓનો દ્રોહ થાય અને તમામ તીર્થોનો દ્રોહ થાય. માટે ગાયનો પણ દ્રોહ ન કરવો, સાધુનો દ્રોહ ન કરવો એમની સેવા કરવી, બ્રાહ્મણનો દ્રોહ ન કરવો એમની સેવા કરવી, અને ગાયનો દ્રોહ ન કરવો એમની પણ સેવા કરવી. દિલીપ મહારાજા હતા, એમને ઇન્દ્રની સાથે બહુ સારા સંબંધો, ઘણી વખત આપણે નથી બિલ ગેટ્સની સાથે હોતા, કેમ દાંત કાઢો છો? નથી એને આપણી યારે નથી, એમ આપણે તો છે એની યારે સારા સંબંધ, પણ એમને આપણી યારે નથી, બોલવાનો વ્યવહાર નથી. કોઈ દી ફોન આવે તમને તો પછી જોવો, દરરોજ વિચાર કરે કે આજ આવશે. દિલીપ મહારાજને ઇન્દ્રની સાથે સારા સંબંધો એટલે સ્વર્ગમાં સદેહે જાય અને પાછા આવે. ઇન્દ્ર મહારાજને ક્યારેક દેવાસુર સંગ્રામ થાય તો એ યુદ્ધમાં દિલીપ મહારાજને સહાય કરવા માટે જાય અસુરોની સામે બાધે. બોલો, આટલા બધા સામર્થ્યશાળી, આટલા બધા શક્તિશાળી કે સ્વર્ગના સમ્રાટ પોતે એમને પોતાના સિંહાસનમાં બાજુમાં બેસાડે, એ દિલીપ મહારાજા સ્વર્ગમાંથી પાછા આવતા હતા. અને એ વખતે રસ્તામાં કામધેનુ ગાય છે એ કંઈક બાજુમાં હશે. રાજા રહ્યા, રાજકામ વધારે હોય એટલે ઉતાવળમાં હતા, એટલે આમ ટૂંટું ટૂંટું થતી ગાડીઓ આગળ જતી હોય એટલે સ્પીડમાં જ હોય બધી, રસ્તા તો બધા ખાલી હોય એટલે ફૂલ સ્પીડમાં વહી ગયા. કામધેનુ ગાયની સામે જોયું નહીં, કામધેનુ ગાયને નમસ્કાર ન કર્યા. આટલો જ દ્રોહ, બીજો કાંઈ દ્રોહ બીજો કાંઈ નહીં કે કામધેનુ ગાય આવા છે ને આમ છે ને તેમ છે ને એવું બોલવું નહીં, એવો કાંઈ સંકલ્પ નહીં, પછી એવું કાંઈ વર્તન પણ નહીં. ખાલી બાયપાસ થયા, ગાયને બાયપાસ કરી, કામધેનુ ગાયને બાયપાસ કર્યા. એટલે અહીંયા બહુ સરસ શબ્દ લખ્યો છે કે એને અતિક્રમ કરે. અતિક્રમનો અર્થ એમ કે એને બાયપાસ, ઓવરટેક, બાયપાસ કરે તો આ બધા પ્રોબ્લેમ થાય. પછી દિલીપ મહારાજાને એમના આધારે દીકરા ન થાય. વર્ષો થયા, વશિષ્ઠ મહારાજાને, હવે રાજા છે એટલે પાછળ કોઈક રાજ્ય સંભાળનારા તો જોઈએ. વશિષ્ઠ મહારાજાને વાત કરી કે કંઈક કૃપા કરો, આંખો બંધ કરી. ગુરુ હતા, એમણે કહ્યું કે તમે ઘણા વર્ષો પહેલાં આવી રીતે સ્વર્ગમાં ગયા હતા અને પાછા આવતા હતા, કામધેનુ ગાય રસ્તામાં હતી અને તમે એમને નમસ્કાર નહોતા કર્યા, એટલે એમનો દ્રોહ થયો, એમનું પાપ થયું, એ પાપના આધારે તમે આ ફળ ભોગવો છો. એ પહોંચેલા હતા એટલે એને બધી ખબર પડી ગઈ. તો કે હા, એવું થયું હશે કે મને યાદ નથી, કે કારણ કે વારે વારે જતા આવતા હોય એટલે આવું તો ઘણું બધું બાયપાસ કર્યું હોય આપણી જેમ, એવું કંઈક થયું હશે પણ ખબર નથી કે. તો કે હવે જો એ પ્રસન્ન થાય તો જ તમારું કામ થાય, નહીંતર કામ નહીં થાય. કે શું કરવું? તો કે હવે પૃથ્વી લોકમાં તો કામધેનુ ગાય છે ને, એ તો સ્વર્ગલોકમાં છે, પણ એમના દીકરી નંદીની ગાય છે, તમે એમનું વ્રત કરો, એમની સેવા કરો, અને એમની સેવા કરશો તો તમને એ રાજી થશે, તો તમને પુત્રની પ્રાપ્તિ થશે. કે અને પછી એમણે એ સેવા કરી. કેવી સેવા કરી? તો કે ગાય જ્યાં સુધી નંદીની ગાય ઊભી હોય ત્યાં સુધી એ ઊભા રહે, એ બેસે પછી જ બેસવાનું, એ જ્યાં જાય ત્યાં પગલે પગલે જવાનું, પંચગવ્યનું સેવન કરવાનું, અત્તરને એ બધું નહીં, પંચગવ્યનું સેવન કરવાનું, બહુ કઠણ કામ રાજા માટે. ગુલાબજળના હોજની અંદર નાતા હોય એમને પંચગવ્યનું સેવન કરવાનું દિવસો સુધી. અને પછી શંકર ભગવાન છે સિંહનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા, અને નંદીની ગાય ઉપર આમ જ્યાં શિકાર કરવા જાય ત્યાં દિલીપ મહારાજા વચ્ચે આવ્યા અને રોકી દીધા. એમને કહ્યું કે એમનો તમે શિકાર નહીં કરી શકો. કેમ? એ મારું ખાદ છે. કે તો કે તમે મને, હું તમારું ખાદ છું? તો કે નહીં, તમે અટી જાઓ, તમે નહીં, એ જ જોઈએ. પછી છેલ્લે સિંહમાંથી શંકર ભગવાન પ્રગટ થયા અને ગાયમાંથી પણ કામધેનુ ગાય છે એ પ્રગટ થયા, રાજી થયા, એમણે વરદાન આપ્યું અને પછી એમને દીકરાઓ થયા. ખાલી કેટલું હતું એટલે ત્યાં બહુ સરસ લખ્યું, પૂજ્ય પૂજા વ્યતિક્રમ, શ્રેયો હિ પ્રતિબધનાતી પૂજ્ય પૂજા વ્યતિક્રમ. કલ્યાણને માટે જે પૂજ્ય વ્યક્તિઓ છે એમનો જો વ્યતિક્રમ થઈ જાય, એટલે કે આપણે એમની પૂજા ન કરીએ અથવા તો એમને આદર ન આપીએ અથવા તો આપણું વર્તન એવું આદરવાળું ન હોય એમના માટે, તો એ પણ આપણા કલ્યાણને માટે એક મોટું બેરિયર બની જાય, વિઘ્ન કરનારું થઈ જાય. શ્રેયો હિ પ્રતિબદ્ધનાતિ, આપણા કલ્યાણના માર્ગને રોકી રાખે. એટલા માટે મહારાજે એમ કહ્યું કે અમે ગરીબ હોય, બ્રાહ્મણ હોય, ભગવાનના ભક્ત હોય તો એને દુખવતા ડરીએ છીએ. અને મહારાજે શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે જેટલા પણ શિવાલય આદિ કે દેવ મંદિર આવે તો રસ્તામાં આદરપૂર્વક નમસ્કાર કરવા, જેથી કરીને આપણો કલ્યાણનો માર્ગ છે એ રૂંધાય નહીં. એ આદરણીય છે, સન્માનનીય છે, એમનું સન્માન થવું જોઈએ. આવી રીતે આ ત્રણેયની સેવા એટલે સુખને કરનારી, સુખને પ્રાપ્ત કરાવનારી, એમનો દ્રોહ એટલે દુઃખને પ્રાપ્ત કરાવનારો. હવે નરનારાયણ ભગવાન નારદજીને કહે છે, તસ્મા ચાતુર્વર્ણ જનેરી યથોક્ત વિધિ સંસ્થિતે. આ ચારેય વર્ણના લોકોએ જેવી રીતે આ બધી વિધિ બતાવી એ પ્રમાણે રહેવું, એ પ્રમાણે આજીવિકા પ્રાપ્ત કરવી. જે કરવાનું કહ્યું છે એ કરતું જવું, અને જે નિષેધ એટલે ના પાડી છે એ કરવા થકી ડરવું. નિષેધાજ્ઞાઓ છે એમના થકી ડરવું, આ નહીં કરવાનું. અને ચાતુર્વર્ણ સિવાયના, એટલે કે ચારેય વર્ણ સિવાયના જે બીજા લોકો છે, એટલે વર્ણશંકર જે છે, એમને કુળ પરંપરાના આધારે જે ચાલ્યું આવે છે એ પ્રમાણે રહેવું, એ જ હિતાવહ છે. પણ એમણે ચોરી, હિંસા આદિ જે અધર્મ છે એમાં એમણે ક્યારેય પ્રવૃત્ત થવું નહીં. એમણે પણ જેટલો ધર્મ છે એટલો રાખવો. વર્ણશંકર થઈ ગયા એટલે પછી બધું નેવે મૂકી દેવું એવું નહીં. એમ કુળ પરંપરા પ્રમાણે જેટલું ચાલ્યું આવે છે એટલું રાખે તો એમના માટે એટલું હિતાવહ છે. આવી રીતે નારદજીને ભગવાન નારાયણે ચારેય વર્ણના વિશેષ ધર્મો, સામાન્ય ધર્મો એ સંક્ષેપથી કહ્યા. હવે ચારે આશ્રમોના ધર્મ છે એ કહે છે. વર્ણધર્મ ઇતિ પ્રોક્તા સંક્ષેપેણ મયા મુને, ચતુર્ણામ આશ્રમમાં આશ્રમાણામ ચ ધર્માનથ વદામી તે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે ચાતુર્વર્ણ ધર્મ નિરૂપણ નામા વિંશોધ્યાય. આવતીકાલથી 21મો અધ્યાય, એમાં આશ્રમ ધર્મો છે એમનું નિરૂપણ આવે છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને જે સત્પુરુષ મળ્યા છે એ બધા સત્પુરુષ એમને વિશે આપણને સદાને માટે ભાવ વધતો જાય, હૃદયમાં લાગણીઓ વધતી જાય, આપણો કલ્યાણનો માર્ગ છે ક્યાંય પણ અવરુદ્ધ ન થાય એવી અમારા ઉપર સદા કૃપા કરજો, બળબુદ્ધિ અને પ્રેરણા આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ